એક વાત બહુ સરસ, ગાયને જોયા નહીં. આપણે લોકમાં હાથીને જોવાનું દ્રષ્ટાંત પ્રચલિત છે કે ચાર પાંચ આંધળાઓ ગામને પાદર હાથી આવ્યો તો હાથી જોવા ગયા. હવે આંધળા એટલે કોઈના હાથમાં પૂંછડું આવ્યું, કોઈના હાથમાં પગ આવ્યા, કોઈના હાથમાં પેટ આવ્યું, કોઈના હાથમાં કાન આવ્યો, કોઈના હાથમાં સૂંઢ આવી. હાથી જોઈને પાછા પે હાથ ફેરવીને જ જોવાનો હતો, આંખ તો હતી નહીં. એટલે કોઈ પૂછે હાથી જોયો તો હા, તો કે કેવો, તો કે હુંપડા જેવો. કાન આવ્યા એ કે હુંપડા જેવો. સૂંઢ આવી એ કે કેવો, તો કે સાંભેલા જેવો. પગ આવ્યો એ કે હાથી કેવો, તો કે થાંભલા જેવો. પેટ હાથમાં આવ્યું એ કે હાથી કેવો, તો કોઠી જેવો. પૂંછડું હાથમાં આવ્યું હાથી કેવો, તો કે દોરડા જેવો. હાથી આવો છે અને છતાંય એને જોયો છે. એમ મહારાજ કહે કે જેમ કોઈ ગાય હોય એનું પૂંછડું દીઠું, ખરી દીઠી, પગ દીઠો, મુખ દીઠું, પેટ દીઠું, તેને ગાય દીઠી એટલે દીઠી પણ કહેવાય, એટલે જોઈ પણ કહેવાય, પણ એને યથાર્થ ગાય જોઈ નથી. એમ જેને જેટલું આત્મદર્શન છે એટલું એ કહે છે, પણ આત્મદર્શન યથાર્થ એને થયું નથી, કારણ કે એની દ્રષ્ટિ નિરાવરણ થઈ નથી. જ્યારે એના માયાના આવરણો સંપૂર્ણ હટી જાય ત્યારે એને જેવો આત્મા છે અને જેવું બ્રહ્મ છે એવું દર્શન થાય છે, એ સિવાય એને દર્શન થતું નથી. આ ઇન્દ્રિયોના, અંતઃકરણ, બુદ્ધિ આદિકના એ બધા આવરણો, કારણ શરીરના બધા આવરણો એને નડે છે. પછી ત્યાં ભૂંગળીના મૂર્તિના ભૂંગળીના અવકાશે કરીને કેવો પ્રકાશ દેખાય છે એની લાંબી ચર્ચા છે, અક્ષી વિદ્યાની પણ વાતો છે. આવી રીતે એને જેનું જેટલું આત્મદર્શન એટલું કહે છે, પણ યથાર્થ આત્મદર્શન થયું નથી. યથાર્થ આત્મદર્શન તો ભગવાનની મૂર્તિની ઉપાસના કરીને ભગવાન એનો માયાનો પડદો હટાવે ત્યારે એને યથાર્થ આત્મદર્શન થાય છે, આ તે આત્મા છે. આટલીથી થોડી શાંતિ થાય. જો એટલે ભક્તિ માર્ગના જે આચાર્યો છે ને, એમણે જે આત્માનું સ્વરૂપ કહ્યું, કેવું કે આત્મા કેવો છે, અણુ જેવો સૂક્ષ્મ આત્મા છે, બરાબર છે. ગમે તેને વાંચો, આત્મા કેવો તો અણુ જેવો, રૃષ્થોણુ સૂક્ષ્મ ચિદ્રૂપ, બરાબર. હવે ભગવાનની મૂર્તિ પૂજાને ઉપાસના વગર જ્ઞાન માર્ગના જે જે જે જે જે જે આત્મદર્શી થયા જુદા જુદા સંપ્રદાયોમાં, ધ્યાનથી સાંભળજો, જુદા જુદા સંપ્રદાયમાં, આ બધું વિસ્તાર કરીને નામ દેવા જાવ ને તો બહુ લાંબુ થઈ જાય, એટલે પછી હવે જે સમજે એના માટે જ છે ને, એટલે એને સમજાઈ જાય. જુદા જુદા જ્ઞાન માર્ગોમાં જે જે જ્ઞાન માર્ગે ચાલ્યા અને મૂર્તિ ઉપાસનાનો સ્વીકાર નથી કર્યો એવા જે જે આત્મદર્શીઓ થયા ને કહેવાયા, એમણે જે જે આત્માના સ્વરૂપ વિશે લખ્યું કે આત્મા કેવો છે, એ બધાનો મત જુદો જુદો છે, બધાનો જુદો જુદો. હવે તમને એક વાત કહું, આઠ ને આઠ કેટલા થાય? જેટલાનો જવાબ સાચો હોય બધાનો એક સરખો હોય, પણ જેના જેટલાના જવાબ ખોટા હોય એટલા બધાના જવાબ જુદા હોય. આઠ ને આઠ પંદર લખે, આઠ ને આઠ ચૌદ લખે, આઠ ને આઠ તેર લખે, આઠ ને આઠ બાર લખે, એમાં વિવિધતા હોય, જુદું જુદું જુદું જ હોય, એક મત ના હોય, પણ જેનો જવાબ સાચો એ બધા એક મત હોય કે આઠ ને આઠ છો. એટલે જ્ઞાન માર્ગમાં મૂર્તિ પૂજા વગર જે જે જે જે આત્મદર્શી થયા, એ કોઈ બપોરિયા જેવો કહે છે, કોઈ તારા જેવો કહે છે, કોઈ દીવાની જ્યોત જેવો કહે છે, કોઈ આગળ હું કહીશ એક બે વાત, એ જુદું જુદું જુદું જુદું જુદું જુદું જુદું કહે છે. એ આઠ ને આઠ બાર થાય, આઠ ને આઠ તેર થાય, આઠ ને આઠ પંદર થાય, આઠ ને આઠ સાડા પંદર થાય, આવું બધું કહે, પણ આઠ ને આઠ સોળ થાય એ ભક્તિ માર્ગ વાળા. આત્મા કેવો? અણુ જેવો. મમે વાંશો, અંશ છે, અણુ સરખો છે, બધાનો એક સરખો જવાબ. આ સાચું છે. તમે જુઓ કે ભગવાનની મૂર્તિ પૂજાની ઉપાસના વગર યથાર્થ આત્મદર્શન નથી. બૌદ્ધ ધર્મ, એમાં નારાયણની ઉપાસના નથી. બૌદ્ધ ધર્મ તો આત્મામાં પણ માનતો નથી અને પરમાત્મામાં માનતો નથી. પરમાત્મા મુદલ માનતો નથી, આત્માનું તો છે ને સ્વરૂપ હમણાં કહીશ, ભગવાનમાં માનતા જ નથી બૌદ્ધ ધર્મ. ભગવાન બુદ્ધને ભગવાન તરીકે પછી ઠેરાવ્યા છે, તો એની ઉપાસના તો નથી જ. ધ્યાનમાં ધ્યાન તો એમનું વિપશ્યના છે, શ્વાસને જોઈ રાખો, એ બધી પ્રક્રિયાઓ છે. બુદ્ધને ધ્યાનમાં નથી લેતા. તો અનાદિ જે પુરુષોત્તમ નારાયણ છે એની ઉપાસના તો છે નહીં. તો મૂર્તિ પૂજા વગર જ જે એમને સાધના છે, તો એમણે આત્માના સ્વરૂપનો થોડો સ્વીકાર કર્યો તો એનું વર્ણન કેવું કર્યું જો, એનું કેવું દર્શન કેવું છે. એમણે કહ્યું કે અખંડ શાશ્વત એવો આત્મા છે જ નહીં. તો આત્મા કેવો છે? ક્ષણિક છે. તો ક્ષણિક એટલે કેવો? તો કે દીવાની જ્યોત જેવો. દીવાની જ્યોત છે એ લાગે, અખંડ લાગે ને તમને? દીવો જલતો હોય તો કેવી લાગે? જ્યોત અખંડ લાગે છે, પણ એ અખંડ નથી, દેખાય છે અખંડ નથી. પણ નવું તેલ આવતું જાય છે અને જલતું જાય છે, જૂનું જલતું જાય છે, એમ બધા તેલના અણુઓ ચડતા જાય છે, એટલે એ સળગતા જાય છે અને પાછળના ઓલાતા જાય છે, એટલે તેલની ધારા ચાલે છે. બાકી અખંડ નથી, ક્ષણ ક્ષણ છે, અણુ અણુ છે દીવો. પણ એ જલે છે એટલે તમને અખંડ લાગે છે, એમ આત્મા અખંડ નથી, પણ ચિત્ત ધારા, ચૈતન્યની ધારા ચાલે છે એટલે એ તમને આત્મા અખંડ લાગે છે દીવાની જેમ. પણ હકીકતમાં તો નવું તેલ આવતું જાય છે, જૂનું જલતું જાય છે. આવો આત્મા છે ક્ષણિક, ચિત્તની ધાર, ચૈતન્યની ધારા ચાલે, ચિત્ત ધારા ચાલે છે. પણ મારા વાલા, એ કોઈ એમ ક્યાંય કહેતા નથી કે આ ચિત્તની ચૈતન્યની ધારા જે ચાલે છે, ચિત્ત ધારા, ચિત્ત ચૈતન્ય અણુઓની ધારા ચાલે છે અને પ્રકાશિત દેખાય છે, તો એ ચિત્ત ચૈતન્ય અણુઓ જે આવે છે, પ્રવાહ આવે છે, એ પ્રવાહ આવે છે ક્યાંથી એ નથી કહેતા. કઈ એનો પુરવઠો કઈક અખંડ છે ને, તો એ નથી કહેતા. હા, પાછો એમ કે છે કે આવો જે ક્ષણિક આત્મા છે એ પાછો પુનર્જન્મ થાય છે. લે, જોયું? પુનર્જન્મ થાય છે, પુનર્જન્મમાં માને છે. કારણ કે ગમે તેમ હોય, ભારતમાં જન્મેલો બૌદ્ધ ધર્મ છે, પુનર્જન્મ છે. એમની કેટલી જાતક કથાઓ ભગવાન બુદ્ધની છે, પુનર્જન્મમાં માને છે. તો પુનર્જન્મ થાય છે તો એ શેને થઈ લીધે થાય છે? કે આપણા જે વાસનાના સંસ્કારો છે એ સંસ્કારોને લીધે પછી પુનર્જન્મ થાય છે. પણ જો વાસના સમાપ્ત થઈ જાય તો જેમ તેલ ખૂટી જાય અને દીવો ઓલવાઈ જાય, પછી એ દીવો કોઈ વૈકુંઠમાં જતો નથી, ગોલોકમાં જતો નથી, ક્યાંય નથી જતો, એ હવામાં વિખરાઈ જાય છે, અસ્તિત્વ વિખરાઈ જાય છે. બસ વાસના પતી ગઈ એટલે આત્માનું અસ્તિત્વ વિખરાઈ ગયું, પછી કશું જ રહેતું નથી, બધું બુજાઈ જાય છે, કશું જ નહીં. એને કહેવાય છે નિર્વાણ. એટલે નવો શબ્દ આપ્યો છે, મોક્ષ નહીં, શું? નિર્વાણ થવું એટલે દીવાનું બુજાઈ જવું, બુજાઈ જવું એટલે વિખરાઈ જવું, કોઈ જ ઠોસ તત્વ ના રહે, દીવો ઓલવાઈ ગયો, પતી ગયું, પૂરું થયું, આને કહેવાય નિર્વાણ. પછી આપણે એને મોક્ષ સમજો, બસ આવો આવો આત્મા છે. હવે આમ હા એ પાડે કે ના પાડે, જે કરે તે, પણ એનો અર્થ તો એવો જ છે કે જે ચિત્તની ધારા, ચૈતન્ય અણુઓની ધારા ચાલે છે, એ હકીકતે આવીને તો ઠેરી ક્યાં? વાસનાના સંસ્કારોમાં જ ને. એને આત્માનો પ્રવાહ માન્યો. જોયું આત્મદર્શન યથાર્થ થયું? જવાબ આ રીતનો આવ્યો કે આત્મા આવો છે, ચૈતન્ય અણુઓની ધારા ચાલે છે અને એમાંથી અખંડ હોયું દેખાય છે, અને આખરે જો વાસના પતી જાય, દીવો ઓલાઈ જાય, વાત પૂરી થઈ ગઈ, પછી કઈ જ રહેતું નથી. આ એનો જવાબ છે. હવે જૈન ધર્મ, જૈન ધર્મમાં પણ કોઈ અનાદિ નારાયણની માન્યતા નથી, કોઈ અનાદિ ભગવાન છે ને એણે આ જગત કર્યું, સર્જ્યું છે, એવું જૈન ધર્મ માનતો નથી. હા, ભગવાન ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે, પણ એ બધા તીર્થંકરો માટે છે. અને ભગવાન તો તમે થાઓ, જે બધા પોતાના જીવને કર્મ નિર્જરા કરી નાખે એ બધા ભગવાન થઈ જાય છે, અને બધા જ ભગવાન છે. એટલે તો રજનીશને સાવ સહેલું જ હતું ને કે તમે ભગવાન છો, હું ભગવાન છું, મને ખાલી ખબર પડી, તમને ખબર નથી પડી, એટલે હું લખું છું ભગવાન શ્રી રજનીશ. મને ખબર પડી ગઈ કે હું ભગવાન છું. તમને ખબર નથી પડી, તમને જેથી પડશે તેથી તમે લખશો. એટલે એ લખતા ભગવાન શ્રી રજનીશ. એટલે બધા ભગવાન થઈ શકે છે, પણ અનાદિ કોઈ ભગવાન જૈન મતમાં નથી. એટલે ઘણા લોકો ભગવાન શબ્દ માનીને પછી ભ્રમાય કે એ તો ભગવાનમાં તે માને છે, પણ માનતા નથી. અનાદિ કોઈ ભગવાન નથી અને એ આ જગત ઉપર એનું કોઈ શાસન નથી. કર્મફળ પ્રદાતા કોઈ ભગવાન છે એવું માનતા નથી. આ કોઈ ભગવાને સૃષ્ટિ સર્જી છે એવું જૈન ધર્મ માનતો નથી. આત્મામાં માને છે, આત્મા માને છે. હવે નારાયણની ઉપાસના તો નથી. હવે એમનું આત્મદર્શન જુઓ. એ એમ કહે છે કે આત્મા કેવો, જીવ કેવો, તો કે જેવો દેહ એવો જીવ. મતલબ દેહ સપ્રમાણ જીવ, એટલે હાથીના દેહમાં હાથી જેવડો, કીડીના દેહમાં કીડી જેવડો. હવે આ તે કઈ રબર છે? હે, રબર છે ભાઈ, લાંબુ ટૂંકું થાય, ઇલાસ્ટિક છે આ. પણ એ એમ કે છે હાથીના દેહમાં હાથી જેવડો, કીડીના દેહમાં. હવે એને તો પરમ સત્ય જ લાગતું છે, જૈન મત જે ભણતા હોય એને તો પછી એને પરમ સત્ય લાગતું છે. આપણને હસવું આવે, પણ આ કોઈ માયિક પદાર્થ તો નથી ને. સંકોચ વિકાસ થાય એવો આત્મા તો કેમ હોય શકે? જો એવું જ હોય તો માણસમાં પણ એવું થવું જોઈએ ને. જાડા માણસમાં મોટો આત્મા, હે, આ બે ત્રણ બેઠા છે કોઠીમ દડીમલા જેવા, તો એનો આત્મા આપણા કરતા બળિયો થઈ ગયો, અને આપણી જેવાનો આત્મા થાય ટીટ મકડી જેવો થઈ ગયો. એના ન્યાય પ્રમાણે દેહ સપ્રમાણ નો અર્થ શું? અને મોટા દેહમાં મોટો એનો અર્થ એવો ખરો ને, લાંબામાં લાંબો આત્મા. વાત તો સાચી છે ને, ખોટું હોય તો તમે પાછું લાવો. અને જે બઠિયા હોય બબ્બે ફૂટ્યા એમાં એટલો આત્મા. અને એનો અર્થ એમ પણ થાય ને કે ગોરા રૂપાળા છે એમાં ગોરો રૂપાળો આત્મા, અને કાળા ભીંદરા જેવા છે એમાં કાળો ભીંદરા જેવો આત્મા થાય. તો એવું જ ને, હકીકત તો આમ થાય ને. એટલે આત્માનું કોઈ શાશ્વત સ્વરૂપ ન રહ્યું. જુઓ, આત્મદર્શન તો જરૂર એના મોટા મોટા સાધકોને થયું હશે, પણ નારાયણની ઉપાસના વગર એમને ચિત્તનો જે પ્રકાશ જોયો ને એનો જે ફેલાવો જોયો એ પ્રમાણે એમણે લખ્યું. ચિત્તની સ્વચ્છતા થાય તો પ્રકાશિત તો થાય ને. ચિત્ત સ્વચ્છ છે તો એને થાય. સાત્વિક ભૂમિકામાં આવે તો સાત્વિક ભૂમિકામાં તો પ્રકાશની ઉજ્જવળતા દેખાવું નહીં. એટલે આત્મનું દર્શન પણ એમાં ભિન્ન થઈ ગયું. આવું બધું ઘણા બધામાં છે, પણ શ્રીજી મહારાજે એટલે જ કહ્યું કે યથાર્થ આત્મદર્શન ક્યારે થાય? ભગવાનની મૂર્તિની ધ્યાનને ઉપાસના એ કરીને. આ બધું જો વિચારે ત્યારે ખબર પડે કે મૂર્તિની ઉપાસનાથી જ. હા, હજી કહું છું, હવે આ થોડું ગહન વાત તો થોડી વાર જ છે, હમણાં પછી બીજી વાત આવી જશે. કારણ કે આમાં નતર આ જૈન મત પ્રમાણે આત્મા પાછો તમારો ટાઢો ઉનો થાય ને પાછો. હે, ટાઢો ઉનો થાય, લાંબો ટૂંકો થાય, બધું થાય. આત્મા તો એવો છે, જાગી જાય, હુઈ જાય, બધું થાય. બેસે અને ઉભો થઈને હાલતો થાય, આત્મા બધું થાય. એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પ્રથમનું 23મું, 24મું, 26મું અને લોયાનું 15મું, આનો હું તમને સાર કહું છું. સાર એમાં શ્રીજી મહારાજ એમ કહ્યું છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે ત્યારે ધ્યાન કરતા કરતા, ચિંતન કરતા કરતા એ શૂન્ય ભાવને પામી જાય છે. મતલબ મન નિર્વિચાર થઈ જાય છે, મનનો લય થઈ જાય છે, ત્યારે પ્રકાશ થઈ આવે છે. આખી રીત બતાવી, જુઓ સાવ કેટલી સરસ. મૂર્તિને જોતા જોતા જોતા જોતા જોતા ધ્યાન કરતા કરતા કરતા એટલો એમાં થઈ જાય કે મનનો લય થઈ જાય, મન શૂન્ય ભાવને પામી જાય, નિર્વિચાર દશા આવી જાય, ત્યારે પ્રકાશ થઈ આવે છે. અને એ પ્રકાશમાં એને દેખાય છે, ઓહો, આ ત્રણ સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ શરીર જુદા છે, અને એનાથી પોતાનો જુદો આત્મા જુએ. ત્રણ શરીર જુદા દેખાય અને એનાથી ભિન્ન પોતાનો આત્મા એનું દર્શન થાય. સર્વત્ર વ્યાપક જે બ્રહ્મ એનું પણ એને દર્શન થાય. અને એ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, એનું પણ એને સાક્ષાત દર્શન થાય છે. અને પછી આત્માનું બ્રહ્મ સાથે તાદાત્મ્ય થઈ જાય છે, અભેદ સ્થિતિ થાય છે, નિર્વિકલ્પ સ્થિતિ થાય છે. જે જ્ઞાન માર્ગમાં શંકરાચાર્યજી કહે છે એ બ્રહ્મની સાથે એનું એકાત્મપણું થાય છે. અને એવો બ્રહ્મરૂપ થકો, અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામતો થકો, એ પુરુષોત્તમ નારાયણના મૂર્તિના પરમ સુખે સુખ્યો થઈ જાય છે. આ મૂર્તિના ધ્યાને કરીને થાય છે આ સાર. હવે એના ઉપર ગોપાળ યોગીની જે વાત કરી એ તમને હું વાત કરું છું. આ ચરિત્ર ઘણા કીએ છે, પણ જે વાત શ્રીજી મહારાજને કહેવી છે એ કોઈ કહેતું નથી. હવે ફરતા ફરતા વન વિચરણમાં મહારાજ નેપાળ ગયા, અને નેપાળમાં એમને ગોપાળ યોગીનો મુલાકાત થઈ. આડબીડ ઘોર જંગલ, એમાં શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી રૂપે 11-12 વર્ષની ઉંમર, આવડું છોકરું, છાતી ફાટી જાય. હે, 12 વર્ષનું છોકરું અને બિહળ વનમાં ફરે, ઉગાડે ભાઈ, એક જ ખાલી આછાદા ને વસ્ત્ર, કાંઈ નહીં, કાંઈ રેનકોટ ને છત્રીઓ ને એવું બધું લઈને નતા ગયા રે, હે, થર્મોસ ને હીટર ને બધું કઈ નહીં, એમાં ઘૂમતા હતા. ત્યારે એક મોટા વડ વૃક્ષની નીચે એક યોગી બેઠા હતા, મોટી જટા, પ્રગલ્ભ શરીર, ધ્યાન મુદ્રામાં હતા. અને નીલકંઠ વર્ણી ત્યાં આવે છે. યોગીને જોયા એટલે એમને પ્રણામ કર્યા, યોગી પણ ઊભા થઈ ગયા. આ કોણ, આવડું બાળક આ ગો ઘોર વનમાં અને અહીંયા આવ્યું? એકદમ દોડીને બથમાં લઈને ભેટી થયા. પણ પેલી જ મુલાકાતે ગોપાળ યોગીને પ્રેમ થયો, સ્નેહ થયો કે મને જ્યાં ત્યાં સ્નેહ થાય નહીં, આમાં આટલો બધો મને પ્રેમ કેમ થાય છે? આ અહીંયા જ્યાં રોકાઈ જાય, મને એકલાને નિસંગ રહેવું, વનના મૃગલાની જેમ એકલું રહેવું, એ જ મને પસંદ. કોઈનો ક્યાંય સંગ નથી એટલે તો અહીંયા બેઠો છું. પણ આ બાળક આવ્યું તો મને એમ કેમ થાય છે કે આ ન જાય? ત્યાં તો સામેથી નીલકંઠ વર્ણીએ કહ્યું કે યોગીરાજ આપને મળ્યો, આપની થોડી વાત સાંભળી મને થાય છે. અને ખરેખર એ હતા અષ્ટાંગ યોગમાં અને હઠ યોગમાં એ સિદ્ધ પુરુષ હતા. અનેક સિદ્ધિઓ હતી એને, સામાન્ય નહોતા, માસ્ટર હતા એમ કહો ને. એટલે આપની પાસે મને લાગે છે કે ઘણી સિદ્ધિઓ છે, પણ ખાસ કરીને અષ્ટાંગ યોગના આપ ગુરુ છો, એના જાણકાર છો, તો મારે તમારી પાસે રહેવું છે. અને ગોપાળ યોગીને શાંતિ થઈ. આ શું ઈચ્છતો હતો કે આ જાય નહીં તો સારું. ત્યાં તેણે સામેથી જ કીધું, હું અહીં રહેવા માંગુ છું, મારે અહીંયા રહેવું છે. તમે ગુરુ, હું શિષ્ય, તમે જે અષ્ટાંગ યોગ જાણો છો એ મારે શીખવો છે, ભલે હું શીખવાડીશ. રહ્યા અષ્ટાંગ યોગની યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન આ બધું શીખવાડે, સમાધિનું ને બધું શીખવાડે. હઠયોગની અંદર પછી નેતિ ધોતી નવલી કુંજર ક્રિયા નવલી પ્રક્ષાલન ક્રિયા ને એ બધું જે સાધનો હોય એ બધા બતાવે. પણ જે વસ્તુ બતાવે એ તરત કરી બતાવે સામે, એટલે ગોપાળ યોગી મૂંઝાય કે આને આવડે જ છે, આ ખાલી ઔપચારિકતા જ કરે છે, ખાલી કહેવા માત્ર મને લાગે છે કે મને ગુરુ ગુરુ કરે છે, બાકી આને હું શીખવાડું ત્યાં તો બધું હા મેં તરત બતાવી દઈએ છું, અને આગળ જે શીખવાડ્યું એ ભૂલ પડતી નથી, ભૂલતા નથી. આ તો આવડે જ છે, પણ ખાલી ઉપચાર કરે છે કે હું તમારી પાસે શીખું છું, મને મોટાઈ આપે છે, બાકી આને કંઈ નથી આવડતું એવું છે નહીં. એટલે વિચારે ચડે કે નરનારાયણ છે, આ સ્વયં કૃષ્ણ છે કે કોણ છે? આવી યોગ કળાઓ આટલા બાળકમાં અને આવું? એમ કરતા કરતા સમય ગયો. એમાં એક વખત, હવે સાંભળજો, એમાં નીલકંઠ વર્ણીએ ગોપાલ યોગીને કહ્યું કે યોગીરાજ, ગુરુ મહારાજ, હમ આપે મને તો કૃતાર્થ કરી દીધો. સાંભળજો, આપે મને કૃતાર્થ કરી દીધો. આપની પાસે આવ્યો, આપે મને આ બધા અષ્ટાંગ યોગ શીખ્યો, તે આપની કૃપાથી અને અષ્ટાંગ યોગ આપે શીખ્યો એની કૃપાથી મને મારા આત્માનું સાક્ષાત દર્શન થાય છે અને બ્રહ્મનું પણ સાક્ષાત દર્શન થાય છે. અને એ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ છે, અક્ષરાતીત પુરુષોત્તમ છે, એનું પણ મને સાક્ષાત દર્શન થાય છે અને મારા આત્માનું બ્રહ્મ સાથે તાદાત્મ્ય પણ અનુભવું છું અને એ અક્ષરના સાધર્મ્ય પણ આ થકો, બ્રહ્મના સાધર્મ્ય પણ આ પામતો થકો, હું પરબ્રહ્મને આપની કૃપાથી દેખું છું, સાક્ષાત દેખું છું, આ હું આપના થકી પામ્યો. ગોપાળીઓ કે જોઈ રહ્યા કે આ મને નથી ખબર, હું આ તમે કહો છો ત્યારે સાંભળું છું, મને આ તો છીતી જ નથી, અને આ એમ કે છે કે તમારી કૃપાથી મળ્યું. ત્યારે ગોપાળજી કે નિખાલસ હતા, એમણે કહ્યું વર્ણી આ તમે જે કહો છો એ મને અનુભૂતિ નથી. જો સમાધિ છે ને, સમાધિ અભ્યાસથી થાય, સિદ્ધિઓ પણ આવે, પણ એનો મતલબ એવો નથી કે એને આત્મદર્શન હોય, એને બ્રહ્મદર્શન હોય. કારણ કે આગળ પણ આપણે કહ્યું છે એમ બધાને જેની જેટલી હોય એ પ્રમાણે દર્શન થાય. ગોપાળ યોગીએ નિખાલસપણે કહ્યું કે મને આ નવું લાગે છે અને મને આ અનુભૂતિ નથી. આ કઈ રીતે થાય કે તમે આત્માને પણ ભિન્ન જુઓ છો, બ્રહ્મને પણ ભિન્ન જુઓ છો, બંનેનો તાદાત્મ્ય પણ અનુભવો છો અને એનાથી પરબ્રહ્મને પણ તમે જુઓ છો, દેખો છો, સાક્ષાત અનુભૂતિ કરો છો. આ કઈ રીતે શક્ય થાય સાંભળજો, કઈ રીતે શક્ય થાય? ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું, એટલે સહજાનંદ સ્વામીએ કહ્યું, એ શક્ય થાય ગુરુ મહારાજ, પણ કઈ રીતે? કઈ રીતે? આ મૂર્તિનું ધ્યાન કરો. જુઓ, તમે જુઓ ભાઈ, કભી સુના થા હે ભાઈ, કેટલી સત્સંગી જીવન કી ભૂષણ કી કથા સુની. આ રહસ્ય છે, આ ઠેકી કેમ જાય છે એ મને આશ્ચર્ય છે, આને છલાંગ મારી નીકળી શું કામ જાય છે? આવી અદભુત અદભુત વાતો છે કે જેમાં મારો બાપ કેવો છે દેખાય છે, એને કેમ છલાંગ મારી જાય છે? કે દેખાય આ મૂર્તિ, એનું ધ્યાન કરો. અને ગોપાલ યોગી જોઈ રહ્યા મૂર્તિને, નિરખતા જ રહ્યા, નિરખતા જ રહ્યા, નિરખતા જ રહ્યા, અને એના સ્વરૂપમાં એવું હેત થયું, એવું જ હેત થયું, આંખ બંધ કરે, આંખ ખુલે, નીલકંઠ જ દેખાય. અને જોતા જોતા જોતા જોતા એને પ્રકાશ થઈ આવ્યો, પોતાના આત્માને એને ભિન્ન પણ જોયો, સાક્ષાત બ્રહ્મને પણ જોયું, બંનેનું તાદાત્મ્ય પણ અનુભવ્યું અને એનાથી પર પુરુષોત્તમ નારાયણને દીઠા. એ કોણ સામે બેઠો તો? એ ગોપાળ યોગી. જો અમારા બધા રૂવાડા ઉભા થઈ ગયા. ગોપાળ યોગી ઉભા થઈને સાષ્ટાંગ દંડવત મળ્યા, પ્રણામ કરવા. મને ગુરુ કહો છો, તમે ગુરુનામ ગુરુ છો પ્રભુ, આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, મારો ઉદ્ધાર કરવા માટે અહીંયા આવ્યા પ્રભુ. બસ એક જ વસ્તુ માગું છું, હવે તમારો વિયોગ ન થાય. આવ્યા અને વ્યા જાઓ, વિયોગ સહન નહીં થાય. વાતે સાચી, કેમ સહન થાય? મને હવે વિયોગ સહન નહીં થાય. કંઈ વાંધો નહીં, હું મારા સ્વરૂપમાં તમને લઈ લઉં. બસ ગોપાળ યોગીનો દેહ મુકાયો, પોતાનું સ્વરૂપનું ધામ આવ્યું, અગ્નિ સંસ્કાર પોતે કર્યો અને ગોપાળ યોગી પાસેથી વિદાય થયા. બોલો, આવી અદભુત કથા, મૂર્તિના ધ્યાન. ગોપાળ યોગી જો સિદ્ધ હતા એટલે કહ્યું કે અમે ઘણાને મળ્યા છીએ પણ કોઈ એવો જોયામાં આવ્યો નથી. આ મૂર્તિ આ એટલે આ નહીં હોય, પાછું જોજો. આ મૂર્તિનું ધ્યાન કરવાથી આ સિદ્ધ થાય છે, આત્માને બ્રહ્મ અને પરબ્રહ્મનું દર્શન થાય છે. કેટલી મોટી વાત છે ભાઈ. વિષય તો શંકરાચાર્ય ધ્યાનનો આપ્યો છે, પણ ભાઈ ધ્યાનમાં આપણે ઘણું બધું ધ્યાનમાં લેવા જેવું છે. ધ્યાન પછી કરીએ, પણ પેલા ધ્યાનમાં ઘણું લઈએ તો એક ઘણું કામ થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ મૂર્તિ ઉપાસનાથી થાય છે ને. તો હવે ધ્યાન કોનું કરવું? શાસ્ત્રમાં બહુ ચર્ચા છે કોનું ધ્યાન, કષ્ટ ધ્યેય, કોનું ધ્યાન કરવું. રામાનુજાચાર્યે શ્રી ભાષ્યના વિવરણમાં, એટલે ટીકામાં, કોમેન્ટ્રીમાં, ભાષ્યમાં આ સરસ એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે, કષ્ટ ધ્યેય, ધ્યાન કરવા યોગ્ય કોણ? બહુ મહત્વની વાત આવે છે સાંભળવા જેવી. હા ભલે લાગે તમને શાસ્ત્રી આ તે, પણ બધું એમાં જાણવા જેવું બહુ છે. સીધો જ પ્રશ્ન પૂછ્યો શાસ્ત્રોમાં, કશ્ચ ધ્યેય, કોણ ધ્યાન કરવા યોગ્ય? ઘણા છે, દેવી દેવતાઓ આ તે, એનો કોઈ પાર નથી. તો ધ્યાન કરવા યોગ્ય કોણ? આ રામાનુજાચાર્યે કહ્યું, શુભાશ્રયો ધ્યેય. મતલબ ભાવના ત્રય રહિત ધ્યેય, ત્રણ ભાવનાથી જે રહિત હોય એનું ધ્યાન થાય. ત્રણ ભાવના પહેલા તો કઈ? કર્મ ભાવના, બ્રહ્મ ભાવના અને ઉભય ભાવના. આ ત્રણ ભાવના, એ ત્રણેય ભાવનાથી જે અતીત હોય, રહિત હોય, એ જે હોય તે એનું ધ્યાન થાય. તો કર્મ ભાવનામાં કોણ આવ્યા? બધા જીવ, બધા નાના મોટા બધા બધા જીવ છે એ બધા કર્મ ભાવનામાં જીવે છે. કર્મને આધીન જ જીવે છે ને. જેવા કર્મ કરે એવું સુખ દુઃખ પામે ને કર્મ પ્રમાણે ગતિ કરે. કર્માનુગો ગચ્છતિ જીવ, કર્મ ભાવનાથી જોડાયેલા છે. કર્મ વગર રહી શકે નહીં અને કર્મના ફળ ભોગવા વગર પણ છૂટક્યો નહીં. કર્મ ભાવનામાં જીવે એટલે કોઈ કર્મ ભાવનામાં જીવો છે માટે એ જીવનું પણ ધ્યાન થાય. કારણ કે ત્રણ ભાવનાથી રહિત હોવું જોઈએ તત્વ, બસ નક્કી કરો તમે. એટલે કોઈ જીવનું ધ્યાન થાય. એકડો નીકળી ગયો, નીકળ્યો. હવે બ્રહ્મ ભાવના અને બીજી ઉભય ભાવના. તો ઉભય ભાવના એટલે કર્મ ભાવના પણ ખરી ને બ્રહ્મ ભાવના પણ ખરી, બે ભાવના સાથે રાખીને રહેતા હોય, જીવન વ્યતીત કરતા હોય, એને ઉભય ભાવના વાળા કહેવાય. એવા કોણ? બ્રહ્માદિક દેવતાઓ, બ્રહ્માદિક ઇન્દ્રાદિક બધા દેવતા, પ્રમુખ પ્રમુખ બધા દેવતાઓ છે. તો એ ઉભય ભાવના વાળા છે. એ કર્મ ભાવના પણ છે, કર્મ પણ કરે છે અને બ્રહ્મ ભાવમાં પણ જીવે છે. કારણ કે એને જેવું આત્માનું ભાન છે બ્રહ્માદિકને, એવું આપણને નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે બ્રહ્મ શિવ બ્રહ્માદિક દેવતાઓ જેવી રીતે આત્મા સ્વરૂપે વર્તે છે એવું તો બીજાથી વર્તાય પણ નહીં, પણ કર્મ ભાવના પણ છે. તો ઉભય ભાવના વાળા થયા ને એટલે એ દેવતાઓનું પણ ધ્યાન થાય. કેટલું સરસ રામાનુજાચાર્ય સ્પષ્ટ સમજાવે છે કે કોઈ દેવતાઓનું ધ્યાન થાય નહીં, કારણ કે બંને ભાવનાઓ જીવે છે. બ્રહ્મ ભાવના તો છે પણ સાથે કર્મ ભાવના પણ છે, એટલે એનું ધ્યાન ન થાય. એનું ધ્યાન બોલજો, મજા છે આ. કોઈ જીવનું ધ્યાન, બ્રહ્માદિક દેવતાઓ ઉભય ભાવના વાળા છે એટલે એનું ધ્યાન. હવે એક રહી બ્રહ્મ ભાવના. બ્રહ્મ ભાવનામાં કોણ છે? મુક્ત પુરુષ, અક્ષરમાં મુક્તો, ગોલોકમાં મુક્તો, જે ધામમાં મુક્તો બેઠા છે એ બ્રહ્મ ભાવનામાં છે ને. એને કર્મ ભાવના નથી, ઉભય ભાવના વાળા પણ નથી, શુદ્ધ બ્રહ્મ ભાવના છે. તો એ બ્રહ્મ ભાવ વાળાનું પણ ધ્યાન થાય. તો રહ્યું કોણ? પરબ્રહ્મ. એક કેટલી સરસ ચાવી ગોતતા ગોતતા પહોંચ્યા. જીવને કાઢી નાખ્યા, બધા દેવતાઓને કાઢી નાખ્યા, મુક્ત પુરુષોને એક બાજુ રાખી દીધા અને સર્વના પતિ એવા પુરુષોત્તમ નારાયણનું જ ધ્યાન થાય, પણ બીજા કોઈનું ધ્યાન થાય નહીં. હજી ઉપનિષદની અંદર આ પ્રશ્ન એક પૂછાયો છે, કશ્ચ ધ્યેય, કોનું ધ્યાન કરવું? ધ્યાન કોનું કરવું? ત્યાં જુદી રીતે પ્રશ્ન આવ્યો, જવાબ આવ્યો, કારણમસ્તુ ધ્યેયમ, કારણસ્તુ ધ્યેય, કારણનું ધ્યાન કરો. જે કોઈનું કાર્ય ન હોય, મૂળ કારણનું ધ્યેય કરો, ધ્યાન કરો. આ બધી આપણી સૃષ્ટિ છે એનું કારણ એટલે મૂળ બીજ, છોડવો ઉગ્યો છે તો એનું બીજ હોય, એ બીજ કારણ કહેવાય અને છોડવો એનું કાર્ય કહેવાય. બીજ હોય તો જ છોડવો થાય ને. આ આખી સૃષ્ટિ છે તેનું કારણ બ્રહ્મા છે. આ સૃષ્ટિ ચાલે છે તો શિવ બ્રહ્માદિક દેવતાઓથી ચાલે, બરાબર છે? તો એ ત્રણેય જે દેવતાઓ છે એનું કોઈ કારણ છે? એ વિરાટ પુરુષમાંથી પ્રગટ્યા છે, સ્વતંત્ર નથી. માટે બ્રહ્માદિક દેવતાનું ધ્યાન ન થાય, કારણ કે એ કોઈનું કાર્ય છે, કોઈને લીધે છે. તો વિરાટ પુરુષમાંથી એ પ્રગટ્યા છે, કારણ વિરાટ પુરુષ છે. વિરાટ પુરુષ ન હોય તો શિવ બ્રહ્માદિક હોય નહીં, માટે શિવ બ્રહ્માદિકનું ધ્યાન ના થાય તો વિરાટનું થાય. તો કે ના, વિરાટ પ્રધાન પુરુષને લીધે છે, પ્રધાન પુરુષમાંથી વિરાટ પુરુષ પ્રગટ થયા છે, માટે એનું પણ ધ્યાન. તો પ્રધાન પુરુષનું થાય તો કે ના, એ મૂળ પુરુષમાંથી પ્રગટ્યા છે, એનો બાપ મૂળ પુરુષ છે. તો મૂળ પુરુષનું ધ્યાન થાય, પ્રધાન પુરુષનું ન થાય. મૂળ પુરુષનું તો થાય તો કે ના, એ તો અક્ષરના આધારે છે, અક્ષરબ્રહ્મને આધારે છે. તો અક્ષરબ્રહ્મનું ધ્યાન થાય તો કે ના, અક્ષરબ્રહ્મ અક્ષરાધીશને આધીન છે, માટે અક્ષરાધીશ પુરુષો તમનું ધ્યાન. હવે એના ઉપર કોઈ નથી, એનું કોઈ કારણ નથી, એ સર્વાધાર છે, સર્વ કારણના કારણ છે, માટે સર્વ કારણનું કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ, એનું જ ધ્યાન થાય, બીજા કોઈનું ધ્યાન થાય. લો કેટલી સરસ વાત છે. એટલે જ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું છે ને કે ભગવાનનું જ ધ્યાન થાય, બીજાનું ના ધ્યાન. હવે થોડી વાત તમે સમજો, આપણા સમાજમાં એટલે ઓલ ઓવર સમાજમાં મોટે ભાગે ગુરુનું ધ્યાન કરવાનું પ્રચલન બહુ છે. તો સમજવા જેવી વાત આપણે લઈએ છીએ, ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ. આમ નિરાકારને માને પણ પછી ગુરુનું ધ્યાન કરે, તે પેલા ભગવાનનું ધ્યાન કરો ને, ભગવાન રામચંદ્રનું ધ્યાન કરો, ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરો. આમ કેમ કે અમે સાકાર રૂપમાં માનતા નથી, તો ગુરુના ફોટા શું કામ રાખો? અમે ઘણી જગ્યાએ જઈએ, માનતા હોય નિરાકાર બ્રહ્મ અને ગુરુનો ફોટો પધરાવ્યો હોય તો પછી ભગવાનનો પધરાવો ને પણ. અને ભગવાનના ધ્યાનને બદલે ગુરુનું ધ્યાન કરે, પણ આ ગુરુનું પ્રચલન, ગુરુના ધ્યાનનું, ગુરુમુખી, ગુરુનો મહિમા સર્વત્ર, એનો મહિમા છે, પણ ધ્યાન ગુરુનું કરવાનું પણ પ્રચાર બહુ જ છે. ગુરુનું ધ્યાન કરો. મધ્યના 19મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, બહુ સરસ વાંચવા જેવું, વિચારવા જેવું પ્રશ્ન વચનામૃત છે, કે ધ્યાન જો એક એક શબ્દ ઉપર રસ છે. ધ્યાન ભગવાનનું જ કરવું, આ બેઠા શબ્દો બોલું છું, ભગવાનનું જ ધ્યાન કરવું. જવ મૂક્યો, ભગવાનનું ધ્યાન કરવું એમ નહીં, શું આખી એમાં સ્પષ્ટીકરણ. આ તો હું તમને ખાલી ટુકડો જ બોલું છું, બાકી એમાં આ ધ્યાનનો આખું ચેપ્ટર છે મધ્યના 19મા વચનામૃત. પણ એ વાત કરતા કરતા મહારાજે કહ્યું, ભગવાનનું જ ધ્યાન કરવું. આ જકાર મૂકે પછી કોઈ બાકી રહે, અને તોય પાછી સ્પષ્ટતા કરી સાંભળજો, આપણે ક્યાં ભૂલ ખાય છે અને ભવિષ્યમાં ભૂલ ન ખાઈએ. ભગવાનનું જ ધ્યાન કરવું, વાત પૂરી થઈ ગઈ. છતાંય શ્રીજી મહારાજે એમ કહ્યું, બીજા કોઈ દેવાદિકનું ધ્યાન ન કરવું, બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. એટલું બાકી નાખ્યું નહીં, પાછું તરત કહ્યું. અને બીજું, જે સાધુ સમાધિનિષ્ઠ હોય અને સિદ્ધ દશાને પામ્યા હોય એનું પણ ધ્યાન ન કરવું. હવે આમાં શું બાકી રહે છે? એક તો ભગવાનનું જ ધ્યાન કરવું, પછી એમાં કોઈ સાધુ ઘૂસ મારી શકે, કોઈ ગુરુ ઘૂસ મારી શકે? છતાંય ઘૂસ મારે છે ને. તો એ વચનામૃતના શ્રીજી મહારાજના વચનનું તો ઉલ્લંઘન છે ને. તમે ભલે જે કહ્યું, મારે કઈ કોઈની આરે લેવા દેવા નહીં, પણ મૂળ વાત મારે કેવી છે તો હું કહું જ ને. સહજાનંદ સ્વામીને જે કીધું છે ને, એને કે એના શબ્દો હું તમને કહું છું, અમારે ખીચ ચડતી હોય એની જયારે બાજો, એને કીધું છે હું કહું છું, ભગવાનનું જ ધ્યાન કરવું, દેવનું ન કરવું, સાધુ સિદ્ધ ગતિને પામવાનું, સમાધિ નિષ્ઠ હોય તો કોઈનું ધ્યાન કરવું નહીં. શિક્ષાપત્રીમાં લખ્યું સ્પેશિયલ પાછું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનના અવતારનું ધ્યાન કરવું અને ભગવાનની પ્રતિમાનું ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવાદિકનું ધ્યાન ન કરવું. અને ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ તેનું ધ્યાન ન કરવું. એમાં શ્લોકમાં તો લખ્યું, નૃજીવાદ્યાહા આદ્યાહા એટલે આદિક, આદિકમાં કોણ બાકી રહે, એટસેટ્રામાં કોણ બાકી રહ્યા, કોઈ રહ્યું, તો આમાં બીજા ક્યાંથી ઘૂસ મારી શકે? આદ્યા હા, કોઈ નહીં, ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન નહીં. હવે તો એમાં ઘણા ફેરફાર કરીને વાત કરતા હોય છે કે બ્રહ્મ વેતાનું ધ્યાન ન થાય પણ બ્રહ્મ રૂપનું એવું બધું ધ્યાન થાય. જો ભાઈ, શાસ્ત્રમાં ઉપનિષદમાં સ્પષ્ટ છે, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ, બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે મૂળ શબ્દ મૂક્યો છે કે બ્રહ્મરૂપનું ધ્યાન ન થાય, બ્રહ્મ સ્વરૂપનું પણ ધ્યાન ન થાય અને બ્રહ્મ વેતાનું પણ ન થાય. કારણ કે બ્રહ્મ વેતા એના થકી જ બ્રહ્મરૂપને બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મવિદ બ્રહ્મને જાણે, બ્રહ્મ વેતા થયો એ બ્રહ્મ સ્વરૂપ જ થઈ જાય છે. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ, પછી જુદું બ્રહ્મ સ્વરૂપ કે બ્રહ્મરૂપ એવું લખવાની જરૂર જ નથી હોતી. મતલબ બ્રહ્મ વેતા હોય, બ્રહ્મરૂપ હોય, બ્રહ્મ સ્વરૂપ હોય, કોઈનું ધ્યાન થાય. આ શાસ્ત્રની વાત છે, હું ટુકડો જો સ્પષ્ટ બોલી દઉં છું. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ એટલે બ્રહ્મ વેતા છે એ જે બ્રહ્મને જાણી ગયો એ બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે બ્રહ્મ વેતા શબ્દ મૂક્યો કે બ્રહ્મ વેતાનું ધ્યાન ન કરવું. એટલે કોઈનું, પછી બ્રહ્મરૂપ હોય, બ્રહ્મ સ્વરૂપ હોય, બ્રહ્મ વેતા હોય, કોઈનું ધ્યાન કરાય નહીં. મૂળ તો આદિ લખ્યા પછી કોઈ આવી જ ના શકે, એમાં એક ભગવાનનું જ ધ્યાન કરો. શિક્ષાપત્રી જે આ નાની છે ને 212 શ્લોકની, એના ઉપર સતાનંદ સ્વામીએ, રઘુવીરજી મહારાજજીએ અને ભગવત પ્રસાદજી મહારાજે એણે વિવરણ લખ્યું, ભાષ્ય લખ્યું છે, કોમેન્ટ્રી લખી છે, ટીકા લખી છે. એ મોટો ગ્રંથ, એને મોટી શિક્ષાપત્રી કહેવામાં આવે છે. એ તમે તો કંઈ વાંચો ને, આખી સંસ્કૃતમાં છે. આ 115 શ્લોકનું ધ્યાનનું છે ને વાત કરી, એના ઉપર વિવરણ લખતા લખતા લખ્યું છે કે નિત્ય મુક્તોનું પણ ધ્યાન ન કરવું, મતલબ અનાદિ મુક્તોનું પણ કોઈ ધ્યાન થાય નહીં. હા, ધ્યાન થાય સપાર્ષદ તરીકે, ભગવાનની સાથે સેવામાં હોય, સભામાં હોય, પરિચર્યામાં હોય, તો ભગવાનની સાથે સમૂહમાં એ આપણે તો સપાર્ષદ ધ્યાન સ્વીકારીએ જ છીએ ને. શ્રીજી મહારાજ બેઠા હોય, સન્મુખ ગોપાળાન સાહેબ, મુક્તાન સાહેબ, ગુણાતીતા બ્રહ્માન સાહેબ, આપણે સાધુ આશ્રમમાં જે રીતે સ્વરૂપો છે, તો એમ સભાની મૂર્તિ હોય તો એમ પરિચર્યામાં અને એમની સન્મુખમાં સેવામાં હોય તો મુક્તોનું ભગવાનની સાથે ધ્યાન થાય, પણ સ્વતંત્રપણે અનાદિ મુક્તોનું પણ ધ્યાન થાય નહીં. હવે આમાં કોઈ બાકી રહે સ્વતંત્રપણે ધ્યાન કરાવવા, કોઈનું ધ્યાન ન થાય. હવે એક જે ગરબડ છે ને એ અહીંયા થાય છે, એ છે વચનામત વડતાલનું 5માં, પાંચમા વ્રતમાં વચનામત, વડતાલનું 5મું વચનામત. એના વિશે બહુ મોટી ગેરસમજણો થતી હોય છે અથવા ઊભી કરાતી હોય છે. એજ ઇટ ઇઝ વાંચી જાઉં છું. બાળક બુદ્ધિથી માંડીને ગમે તેવો હોય ને એને સ્પષ્ટ સમજાઈ જાય કે આમાં શું કહેવા માંગે છે. પછી આપણે આડાઅવળું કરવું હોય તો બધું થાય, બાકી આમાં જો સીધું કહે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ કસર મટીને કનિષ્ઠ હોય તે આને આ જન્મને વિશે ઉત્તમ ભક્ત થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીય કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય, ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે, એવું ભગવાનને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. વડતાલનું 5મું વચનામૃત. હવે અહીંયા છે ને આમાં લાગ મળી જાય છે, પણ એ સમજો તો લાગ મળે એવું છે જ નહીં. પહેલી વાત, માનસી પૂજામાં એમને લેવાની વાત કરી, પણ કેટલી સાવધાની. જો ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય છે ને એ લખનારાઓ ચૂક કરી જાય છે, અને એમાં ભગવાન ભેળી ભગવાનની પ્રસાદીય કરીને માનસી પૂજા કરવી એવા શબ્દો આવતા જ નથી. ત્યારે આમાં ખાસ મૂક્યા છે ભગવાન ભેળી એટલે સપાર્ષદ. મહારાજ જમવા બેઠા હોય તો સાથે આપણે મુક્તાનંદ સ્વામીને જમાડીએ, ગોપાળાનંદ સ્વામીને જમાડીએ, અરે આપણે આ જોગી સ્વામી જેવા સંતોને આપણે સાથે બેસાડીને મહારાજની સાથે બધા જમતા હોય. પણ શ્રીજી મહારાજ તો ઊંચા ઊંચા બાજોઠ ઉપર રાજાધિરાજ બિરાજતામાં બિરાજમાન હોય ને એ જમતા હોય. પછી એમની પ્રસાદીય કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરવી, પણ સ્વતંત્ર માનસી પૂજા થાય, સમૂહમાં તો થાય, ભગવાનની સાથે થાય, જમાડો બધા સમૂહમાં ગોળ મંડળી કરીને એ જમતા હોય, જમાડવાની મજા આવે. શ્રીજી મહારાજ કહેતા હોય મુક્તાનંદ સ્વામીને ગળ્યું નથી ફાવતું, દૂધ આપો. ગોપાળાનંદ સ્વામી યોગીરાજ છે, એના શરીરમાં થોડુંક ગરમી હોય એને સરસ ઠંડી છાશ આપો, મજા આવે જમાડવાની. હે, આ બ્રહ્માનંદ સ્વામીના ચૂરમાના 5 લાડુ આપો, મજા આવે સમૂહમાં. અને ભગવાનની પ્રસાદીય કરીને આપણે થાળનો લાડુ હોય તો મહારાજને આમ એક એક બબે લાડુ પીરસવા નહીં, આખી ડીશ હોય ને મહારાજના થાળમાં મૂકવાની, એ જમે એ આખી ડીશ જ ઉપાડી લેવાની, બીજી મૂકી દેવાની, અને પહેલી ડીશ ઉપાડી એ જે સંતો હોય એ બધાને પ્રસાદના લાડુ આપવા. ભજીયા ગરમ ગરમ લાવવાના, પણ જે વૈદ્યાઓને પીરસવા નહીં એ એ સામાન્ય થોડા છે કે આપણે પીરસી એમ જમે, એ ડીશમાં જ આપ મૂક્યા. બધા થાળ મોટો રાખવાનો, બધી વસ્તુ ડીશમાં રાખવાની. શાકે સેજ ટાઢોડાનું શિયાળામાં ઠંડુ થઈ જાય તો એ આખો કટોરો લઈ લેવાનો, અને બીજો ગરમ ગરમ ઊંધિયાનું શાક મૂકવાનું, ગરમ ગરમ ગુવારનું, ગરમ ગરમ ભીંડાનું, ગરમ ગરમ બટેટાનું રસાવાળું એવું શાક મૂકવાનું અને પેલું લઈ લેવાનું. મહારાજ પૂછે, અરે પણ એ ક્યાં નાખશો? ઘણા અમારી જેવા ખાનારા છે, તમે તમારે જમો ગરમા જો, ગરમ ગરમ જમો, ગરમ ગરમ ભજીયા જમો. પૂરી આવે તો પૂરી ડીશમાં એકદમ 10-12 રાખી એટલે ગરમ ગરમ લાગે, વળી થોડો સમય થાય તરત ઠંડી પડી જાય, આખી ડીશ જ લઈ જાય ગરમ, પાછી આખી ડીશમાં 10-15 પૂરી ગોઠવી, બિલ તો આવવાનું જ નથી, તો શું કામ ટાઢું જમાડવું. માનસી પૂજા બહુ મોટી વાત છે ભાઈ, એમ નથી આવડતી, એ તો હૃદયો ભળે જીવ ભળે ત્યારે માનસી પૂજા થાય, વાંચી ગયા ન થાય, સાંભળી ગયા ન થાય. હા, બોલો મંડે વાતું કરવા ક્યાં લઈને આવ્યો, હા વાતું મંડે કરવા, માનસી પૂજા એવી ચીજ છે. તો એ પ્રસાદી લઈ અને પછી એ સંતો ભક્તો હોય એને આપણે જમાડીએ, એમ ઘણી માનસી પૂજા થાય. પણ અહીંયા શું થાય છે, ઘણી જગ્યાએ ગુરુની જ સ્વતંત્ર માનસી પૂજા 5-5 શીખવાડવામાં આવે છે, એ આ વચનામૃતને આધારે. એમાં કહેવામાં શું આવે, વચનામૃતમાં કીધું છે માનસી પૂજા કરવાની,